ગુજરાતના ઇતિહાસના પાના જ્યારે આપણે ખોલીએ એટલે સીધું ધ્યાન સોલંકી યુગ પર જાય છે, એમના સુવર્ણકાળ પર. બિલકુલ. પણ એ સુવર્ણકાળનો પાયો કોણે નાખ્યો? એના માટે જમીન કોણે તૈયાર કરી? હા, એ પ્રશ્ન મહત્વનો છે. આજે આપણે એ જ વંશની વાત કરવાના છીએ, ચાવડા વંશ. આપણી પાસે જે સ્ત્રોત છે એ આપણને આ વંશની શરૂઆત, એની રાજધાની અને એના અંત વિશે માહિતી આપે છે. તો ચાલો આજે આ માહિતીના ઊંડાણમાં ઉતરીએ. ચોક્કસ. ચાવડા વંશને ઘણીવાર સોલંકી યુગની એક પ્રસ્તાવના તરીકે જ જોવામાં આવે છે, પણ એનાથી એનું મહત્વ ઓછું નથી થતું. લગભગ 200 વર્ષનું શાસન કોઈ નાની વાત તો નથી જ. 200 વર્ષ? હા. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ઈસવીસન 746ની આસપાસ ગુજરાતની રાજકીય સ્થિતિ કેવી હતી અને કેવી રીતે એક વ્યક્તિએ એકદમ શૂન્યમાંથી એક નવા સામ્રાજ્યનો પાયો નાખ્યો. તો ચાલો અહીંથી જ શરૂ કરીએ. ચાવડા વંશની સ્થાપનાની જે વાર્તા છે એ તો કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે છે. સાચી વાત છે. એના સ્થાપક હતા વનરાજ ચાવડા, અને આપણા સ્ત્રોત મુજબ એ કોઈ રાજમહેલમાં મોટા નહોતા થયા. એમના પિતાનું રાજ્ય તો છીનવાઈ ગયું હતું. એમનું જન્મ અને ઉછેર બધું જ જંગલમાં થયો. હા, એટલે આ કોઈ સામાન્ય રાજકુમારની વાત નથી. અને અહીંયા જ વાત રસપ્રદ બને છે. વનરાજનું જંગલમાં ઉછરવું એ ખાલી એક એમ કે લાગણીસભર વાર્તા નથી, એ એમની રણનીતિની ચાવી હતી. કેવી રીતે? તમે વિચારો, જે બાળક જંગલમાં મોટો થાય એને એ વિસ્તારનું, એના રસ્તાઓનું, ત્યાંના લોકોનું જે જ્ઞાન હોય એ કોઈ રાજમહેલમાં બેઠેલા સેનાપતિ પાસે ન હોય. બિલકુલ. એમને સત્તા વારસામાં નહોતી મળી. એમણે તો સંઘર્ષ કરીને પોતાની આસપાસની પરિસ્થિતિને સમજીને સત્તા હાંસલ કરી હતી. એટલે કે એમની પાસે એક હોમ ગ્રાઉન્ડ એડવાન્ટેજ હતો. સ્ત્રોત કહે છે કે જંગલમાં ઉછરીને તેમણે શક્તિ મેળવી. હા. આનો મતલબ એવો પણ થાય કે એમણે ત્યાંના સ્થાનિક ભીલ અને બીજા આદિવાસી સમુદાયો સાથે સારા સંબંધો બનાવ્યા હશે. ચોક્કસ. એમની સેના કોઈ પરંપરાગત રાજપૂત સેના જેવી નહીં, પણ કદાચ ગેરીલા યુદ્ધમાં માહિર ટુકડીઓ જેવી હશે. બરાબર. અને એ સમયનો રાજકીય માહોલ પણ સમજવા જેવો છે. આપણે 8મી સદીના મધ્યભાગની વાત કરી રહ્યા છીએ. ગુજરાતમાં વલભીના મૈત્રક શાસનનો અંત આવી રહ્યો હતો. અચ્છા. ઉત્તરમાં ગુર્જર પ્રતિહારો અને દક્ષિણમાં રાષ્ટ્રકૂટો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. એટલે એક રાજકીય અસ્થિરતા હતી, એક પાવર વેક્યુમ હતું. અને આવા જ સમયમાં વનરાજ જેવા વ્યક્તિને તક દેખાઈ. બરાબર. એમણે કોઈ મોટા સામ્રાજ્યને સીધો પડકાર ન ફેંક્યો, પણ નાના નાના દુશ્મનોને હરાવીને પંચાસરની આસપાસ પોતાનું શક્તિનું કેન્દ્ર બનાવ્યું. અને આ બધી મહેનતનું પરિણામ આવ્યું એક નવા રાજ્યના ઉદયમાં. સ્ત્રોત મુજબ ઈસવીસન 746ની આસપાસ એમણે એક નવા રાજ્યનો પાયો નાખ્યો. આ તારીખ ગુજરાતના ઇતિહાસમાં બહુ મહત્વની છે. હા, એક એવા વંશની શરૂઆત જેણે લગભગ 2 સદીઓ સુધી સરસ્વતી નદીના કાંઠે શાસન કર્યું. તો રાજ્ય તો સ્થપાઈ ગયું, પણ દરેક નવા શાસકને એક રાજધાનીની જરૂર પડે છે. હા, એક કેન્દ્ર તો જોઈએ. અને વનરાજે જે કર્યું તે ખરેખર અસામાન્ય હતું. એમણે પોતાની રાજધાનીનું નામ રાખ્યું અણહિલવાડ પાટણ. અને આ નામ પાછળની જે વાર્તા છે એ વનરાજના ચારિત્ર પર બહુ સારો પ્રકાશ પાડે છે. શું છે વાર્તા? આપણા સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે એમણે પોતાના મિત્ર અણિહિલ ભરવાડના નામ પરથી આ શહેરનું નામ રાખ્યું. એક ભરવાડ મિત્ર? હા. એવું કહેવાય છે કે અણિહિલે જ વનરાજને આ શહેર વસાવવા માટેની સાચી જગ્યા બતાવી હતી. તમે વિચારો, આજના જમાનામાં પણ કોઈ નેતા પોતાના મિત્રના નામે રાજધાનીનું નામ રાખે તો કેટલી મોટી વાત ગણાય. આ મિત્રવાળી વાત મને બહુ જ ગમી. સામાન્ય રીતે તો રાજાઓ પોતાના નામે, પોતાના પૂર્વજોના નામે કે પછી કોઈ દેવી દેવતાના નામે શહેર વસાવે. બરાબર. પણ એક સામાન્ય ભરવાડ મિત્રના નામ પર રાજધાની બનાવવી એ સમયમાં આ કેટલો ક્રાંતિકારી વિચાર હશે. ખૂબ જ. આ બતાવે છે કે સત્તાના શિખર પર પહોંચ્યા પછી પણ એ પોતાના મૂળિયાને અને જેમણે મદદ કરી હતી એમને ભૂલ્યા નહોતા. અને બે રીતે જોઈ શકાય. એક તો એ કે આ એમની મિત્ર પ્રત્યેની સાચી વફાદારી હતી. હા. અને બીજું કે આ એક ખૂબ જ ચતુરાઈભર્યું રાજકીય પગલું પણ હતું. રાજકીય પગલું કઈ રીતે? આના દ્વારા વનરાજે પોતાની પ્રજાને એક સંદેશ આપ્યો કે મારું રાજ્ય માત્ર ક્ષત્રિયો કે ઉચ્ચવર્ગનું નથી, અહીંયા સામાન્ય માણસનું પણ એટલું જ સન્માન છે. અચ્છા, એમ. એમણે બતાવ્યું કે એમનું શાસન ખાલી તલવારના જોરે નહીં પણ વિશ્વાસ અને સંબંધોના પાયા પર ટકેલું છે. આ એક કામથી એમણે લોકોનો કેટલો વિશ્વાસ જીત્યો હશે. સાચી વાત છે. અને આજ અઢીલવાડ પાટણ આગળ જતા ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક અને વ્યાપારિક કેન્દ્ર બન્યું. બિલકુલ. તો વનરાજ ચાવડાએ એક દમદાર શરૂઆત કરી, એક મજબૂત પાયો નાખ્યો. પણ કોઈપણ વંશની સફળતા ખાલી એના સ્થાપક પર આધાર નથી રાખતી. ના, એના અનુગામીઓ કેવા છે એના પર બધો આધાર હોય છે. અને અહીંયા ચાવડા વંશની વાર્તા એક બીજો વળાંક લે છે. સ્ત્રોત કહે છે કે વનરાજ પછીના રાજાઓ એટલા પ્રખ્યાત કે શક્તિશાળી નહોતા. હા, અને આ એક મોટો કોયડો છે. વનરાજ પછી લગભગ 180-190 વર્ષ સુધી આ વંશનું શાસન રહ્યું. ઘણો લાંબો સમય છે. યોગરાજ, ક્ષેમરાજ, સામંતસિંહ જેવા રાજાઓના નામ મળે છે, પણ એમની સિદ્ધિઓ વિશે બહુ ઓછી માહિતી છે. એટલે સવાલ એ થાય કે શું એ બધા રાજાઓ ખરેખર નબળા હતા કે પછી વાત કંઈક બીજી છે? તમારો મતલબ શું એવું બની શકે કે આપણી પાસે જે ઇતિહાસ પહોંચ્યો છે એ કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણથી લખાયો હોય? બરાબર. કારણ કે ચાવડાઓ પછી સોલંકીઓ આવ્યા અને ઇતિહાસ તો મોટાભાગે વિજેતાઓ જ લખાવે છે. તમે બહુ મહત્વનો મુદ્દો પકડ્યો. હેમચંદ્રાચાર્ય જેવા મોટા વિદ્વાનોએ જે ઇતિહાસ લખ્યો તે સોલંકી રાજાઓના આશ્રયમાં રહીને લખ્યો હતો. હા. અને સોલંકી વંશના સ્થાપક મૂળ રાજે ચાવડા વંશના છેલ્લા શાસક પાસેથી સત્તા છીનવી હતી. હવે પોતાના શાસનને સાચું ઠેરવવા માટે એ જરૂરી હતું કે તેઓ સાબિત કરે કે અગાઉનો શાસક અયોગ્ય અને નબળો હતો. એટલે બની શકે કે ચાવડા વંશના પાછળના રાજાઓની સિદ્ધિઓને જાણી જોઈને ઓછી આંકવામાં આવી હોય. હા, અથવા એમને નબળા ચિતરવામાં આવ્યા હોય, એવું બની શકે છે. એટલે કે આ એક હિસ્ટોરિકલ બાયસ હોઈ શકે છે, પણ શું આનો કોઈ બીજો પુરાવો છે? પુરાતત્વ વિભાગ કે એ સમયના સિક્કાઓ કંઈક અલગ કહે છે? અહીંયા જ વાત ગુંજવાય છે. પુરાતત્વીય પુરાવાઓ પણ એ સમયગાળામાં કોઈ મોટા બાંધકામ કે મોટી સંખ્યામાં સિક્કાઓ મળ્યા હોય એવું બતાવતા નથી. આ એવું સૂચવે છે કે કદાચ એમનું રાજ્ય બહુ મોટું અને સમૃદ્ધ નહોતું રહ્યું હોત. અથવા તો એવો પણ તર્ક કરી શકાય કે એ શાંતિનો સમયગાળો હતો. કોઈ મોટા યુદ્ધો ન થયા એટલે કોઈ મોટી સિદ્ધિઓ નોંધાઈ નહીં. બની શકે. પણ સ્ત્રોતની એક વાત તો ચોક્કસ છે કે આ વંશ ધીમે ધીમે નબળો પડવા લાગ્યો. એટલે કોઈ મજબૂત નેતાના અભાવે રાજ્યની સ્થિરતા પર અસર તો પડી જશે. અને આ નબળાઈનો અંત આવ્યો એક મોટા રાજકીય પરિવર્તન સાથે. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડા, હા, એમને હટાવીને મૂળરાજ સોલંકીએ સત્તા પોતાના હાથમાં લીધી. આ ગુજરાતના ઇતિહાસનો એક નિર્ણાયક વળાંક હતો. જો આપણે આ ઘટનાને મોટા ચિત્રમાં જોઈએ તો આ ખાલી એક રાજાનો અંત નહોતો, પણ એક યુગનો અંત હતો. બરાબર. એક યુગનો અંત અને નવા યુગની શરૂઆત. અને રસપ્રદ વાત એ છે કે મૂળરાજ સોલંકી કોઈ બહારનો આક્રમણખોર નહોતો. અચ્છા. એવું કહેવાય છે કે તે ચાવડા વંશના જ સંબંધી હતા, સામંતસિંહના ભાણે જ હતા. ઓહ, તો આ તો પારિવારિક અને રાજકીય બળવો હતો. હા, આ બતાવે છે કે ચાવડા શાસન અંદરથી કેટલું નબળું પડી ગયું હતું કે એમના જ પરિવારનો એક સભ્ય સત્તા પલટી શક્યો. અને મૂળરાજ સોલંકીએ ચાવડા વંશનો અંત આણીને સોલંકી વંશની સ્થાપના કરી. અને આ એ જ સોલંકી વંશ છે જેણે ગુજરાતને ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા મહાન રાજાઓ આપ્યા, જેને આપણે ગુજરાતનો સુવર્ણકાળ કહીએ છીએ. હા, એની શરૂઆત અહીંથી થઈ. તો એવું કહી શકાય કે ચાવડા વંશે અજાણતા જ સોલંકી યુગ માટે એક મંચ તૈયાર કરી દીધો હતો. બિલકુલ. ઇતિહાસમાં ઘણીવાર આવું જ થાય છે. એક વંશનો અંત બીજાના ઉદય માટે રસ્તો બનાવે છે. ચાવડા વંશનું સૌથી મોટું યોગદાન હતું અણહિલવાડ પાટણની સ્થાપના. અને સોલંકીઓએ એ જ રાજધાની પરથી શાસન કર્યું. હા, અને ગુજરાતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો. એટલે ચાવડા વંશનું મહત્વ ખાલી એમના શાસનકાળ પૂરતું નથી, પણ ગુજરાતના ભવિષ્યના ઘડતરમાં પણ એમનો એક મજબૂત પાયો રહેલો છે. તો આખી ચર્ચાને જો આપણે સમેટી લઈએ તો કેટલાક મુખ્ય મુદ્દાઓ સામે આવે છે. પહેલું તો એ કે વનરાજ ચાવડા માત્ર એક રાજા નહોતા, પણ એક કુશળ રણનીતિકાર હતા જેમણે રાજકીય અસ્થિરતાનો લાભ ઉઠાવીને શૂન્યમાંથી સર્જન કર્યું. બરાબર. બીજું, અણહિલવાડ પાટણની સ્થાપના એ ખાલી એક શહેરનું નિર્માણ નહોતું. ના, એ મિત્રતા અને વફાદારી જેવા મૂલ્યોનું પ્રતીક હતું, જે એ સમયના શાસકો માટે એક અનોખી વાત હતી. ત્રીજું, વનરાજ પછીના ચાવડા શાસકોનો ઇતિહાસ થોડો ધૂંધળો છે. એ કદાચ એટલા પ્રભાવશાળી નહોતા, અથવા તો કદાચ સોલંકી કાળના ઇતિહાસકારોએ એમને એ રીતે રજૂ કર્યા. પહેલી વાત હિસ્ટ્રી ઇઝ રિટન બાય વિક્ટર્સ. હા, એનું આ ક્લાસિક ઉદાહરણ હોઈ શકે છે. અને છેલ્લે, ચાવડા વંશનો અંત કોઈ બહારના આક્રમણને કારણે નહીં, પણ આંતરિક સત્તા સંઘર્ષને કારણે થયો, જેણે ગુજરાતના સુવર્ણકાળ ગણાતા સોલંકી યુગ માટે દરવાજા ખોલી દીધા. આજે આપણે ચાવડા વંશના ઉદય અને અસ્તની સફર પર એક ઊંડી નજર કરી. એક અનાથ બાળકની રાજા બનવાની વાર્તાથી લઈને એક વંશના અંત સુધીની આ કહાણી ખરેખર રસપ્રદ છે. હા, એ આપણને બતાવે છે કે ઇતિહાસ કેવી રીતે વ્યક્તિગત હિંમત, સંબંધો અને રાજકીય સંજોગોથી ઘડાય છે. અને સમય જતા લખનારાના દ્રષ્ટિકોણથી પણ. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. આપણા સ્ત્રોત વનરાજ ચાવડાની મિત્રતા અને વફાદારીને બિરદાવે છે. એમણે એક સામાન્ય ભરવાડ મિત્રના નામે રાજધાની વસાવી. હા, આજના રાજકારણમાં જ્યારે સત્તા માટે સંબંધોને પણ દાવ પર લગાવી દેવામાં આવે છે, ત્યારે શું ઇતિહાસ આપણને એ શીખવે છે કે સાચું નેતૃત્વ અને મજબૂત શાસનનો પાયો સત્તા કરતાં અંગત મૂલ્યો અને વફાદારી પર વધુ ટકે છે?